આપણને પ્રાપ્ત થયેલા છે એનાથી જીવાત્માનો અનુભવ નથી થઈ શકતો. આવ્યું ને ખ્યાલમાં? આપણે જીવાત્માનો અનુભવ કેવી રીતે કરીએ છીએ? કોઈ વ્યક્તિ જીવિત છે કે જીવિત નથી એનો નિર્ણય આપણે કેમ કરી શકીએ? વ્યવહારથી જ તો કરીએ ને. જેમ આપણે બોલીએ છીએ, હસીએ છીએ, કોઈ પ્રતિભાવ આપી રહ્યા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, તેથી આપણે એમ માની રહ્યા છીએ કે આપણે જીવિત છીએ. અને આપણા જેવો વ્યવહાર જો કોઈ બીજી વ્યક્તિ કરી રહી છે તો આપણે એમ કહીશું કે એ પણ જીવિત છે. જ્યારે આપણે વ્યવહાર જે જે કરીએ છીએ એ વ્યવહાર કરતી કોઈ વ્યક્તિ બંધ થઈ જાય તો આપણે એમ કહીએ છીએ કે હવે આનો જીવ ચાલ્યો ગયો, કોઈ અચેતન છે એમ આપણે કહીશું. તો કોઈના અંદર જીવ છે એ જ્યારે આપણે સીધી રીતે અનુભવી નથી શકતા ત્યારે આપણને એક અનુમાન કરીએ છીએ. અનુમાનનો અર્થ શું? કે જ્યારે આપણને કોઈ વસ્તુ આપણી ઇન્દ્રિયોથી સીધી અનુભવમાં ન આવે ત્યારે જે અનુભવમાં આવી રહ્યું છે એના આધારે આપણે કોઈ કલ્પના કરીએ છીએ. દાખલા તરીકે એક રૂમમાં તમે બેઠા છો, અત્યારે આપણે અહીંયા બેઠા છીએ આપણે સમજીએ, અને બહાર અત્યારે અંધકાર દેખાઈ રહ્યો છે બારીમાંથી, તો આપણે એમ કહીએ છીએ કે સૂર્ય અસ્ત થઈ ગયો, રાત પડી ગઈ. હવે આપણી ઇન્દ્રિયો ન તો સૂર્યને જોઈ રહી છે ન એને અસ્ત થવાને સાથે ઇન્દ્રિયોનો કોઈ સંબંધ છે, પણ અંધકારને જોઈને આપણે કહી શું રહ્યા છીએ કે સૂરજ આથમી ગયો. તમને કોણે કીધું સૂરજ આથમી ગયો? તમે જોયું? આપણો તો અનુભવ એ નથી. તમે જોઈ શું રહ્યા છો? અંધારું જોઈ રહ્યા છો. અંધારાને જોઈ રહ્યા છીએ અને આપણે બોલી એમ રહ્યા છીએ કે સૂરજ આથમી ગયો. આ જ્ઞાન કેવું? પ્રત્યક્ષ તો કોને કહીએ? કે જેની સાથે તમારી ઇન્દ્રિયોનો સંપર્ક છે. એમ કોઈ બોલે ગીતા ઉપર હાથ રાખીને, બોલો જે જોયું એ જ તમારે કહેવાનું છે. તમે શું જોયું? તે દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે સૂરજ આથમી ગયો હતો. તમે ક્યાં હતા? રૂમની અંદર. રૂમમાં તમે સૂરજ આથમી કેવી રીતે જોયું? તમે શું જોયું? જે જોયું હોય એ જ કયો? જોયું તો શું? અંધારું જોયું હતું. સૂરજ આથમતો તો નહોતો જોયો. તો સૂરજનું આથમવું એ આપણો અનુમાન છે, એ આપણો પ્રત્યક્ષ અનુભવ નથી. જેમ કોઈ વ્યક્તિ એક પ્રકારના ચપ્પલ પહેરે છે, એ ચપ્પલ સદા એ વ્યક્તિ પહેરે છે એટલે આપણે જ્યારે આવે છે ત્યારે એના પગમાં એ ચપ્પલ જોઈને ને આપણી સ્મૃતિ છે એમાં એ વસ્તુ આવી ગઈ. સમૂહની અંદર તમે જ્યારે અંદર હોલમાં આવો બહારથી ત્યારે એ ચપ્પલ બહાર પડેલા તમને દેખાય તો તમે કહો કે આ ફલાણા ભાઈ કે ફલાણા બેન છે, અંદર છે એમ તમે બોલો છો. તમે જોઈ શું રહ્યા છો? ચપ્પલ જોઈ રહ્યા છો અને કહી એમ રહ્યા છો કે ફલાણી વ્યક્તિ અહીંયા છે. જેના સાથે તમારી આંખ છે એનો સંપર્ક નથી થયો એટલે તમે નજરે એને જોઈ નથી. તો આ જે તમારું જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ જ્ઞાન નહીં કહેવાય. પ્રત્યક્ષ તો ત્યારે થાય કે જ્યારે તમારી આંખથી તમે એને જુઓ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જોડા ચપ્પલ જોઈ રહ્યા છો. એ જોડા કેમ કે એ વ્યક્તિ હંમેશા પહેરે છે અને જો આ જોડા અહીંયા છે તો એ વ્યક્તિ પણ અહીંયા હશે જ એમ કરી અને તમે એક અનુમાન બાંધ્યું છે કે નહીં આ વ્યક્તિ ત્યાં છે. એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. અમારે એક જગ્યાએ એવું થતું હતું કે રાત્રે સત્સંગ કરાવવા માટે ત્યાં બધા વૈષ્ણવ આવતા ત્યારે એક બેન છે એમના ચપ્પલ હંમેશા ગાયબ થઈ જતા. પછી એ સત્સંગમાં આવનારા એક બહેન છે, બાજુમાં રહેતા. હવે ઘર બાજુમાં છે એટલે એમને ચપ્પલ પહેરવાની આળસ રહેતી, તો એ ચપ્પલ પહેર્યા વગર હંમેશા આવતા. ધ્યાનથી સમજો, એ બહેન હંમેશા ચપ્પલ પહેર્યા વગર આવતા, અને બીજા જે ચપ્પલ પહેરીને આવતા એમના ચપ્પલ રોજ ગાયબ થઈ જતા. એક દિવસ એમણે ઝઘડો થઈ ગયો, કેમ કે ગયા ત્યારે એમના ઘરમાં ચપ્પલ મળ્યા જે વગર ચપ્પલ પહેરીને આવતા હતા બહેન. એટલે લોકોના અંદર એવું બનતું હોય કે ચપ્પલ પહેરીને જ આવ્યા છીએ એવી ઇમ્પ્રેશનથી, પછી જેના અંધારામાં ચપ્પલ ન દેખાય જેનામાં પગ પહેરી જાય પોતાના છે માનીને, ભાવના કરીને કોઈકના ચપ્પલ પોતાના બહેન ચાલી જતું હોય લોકો. હવે એ બહેન બિચારા નિર્દોષ હતા, ખરેખર એવી ભાવના પણ કરતા નતા. એ પછીથી રહસ્ય ખુલ્યું કે જે બહેન ચપ્પલ પહેરીને આવતા એમના ચામડાના ચપ્પલ હતા, અને સોસાયટીની અંદર જે કૂતરાઓ રમતા એમને એ ચપ્પલનો સ્વાદ ભાવતો. એ જ્યારે પણ આવતા એ કમ્પાઉન્ડમાંથી ઉપાડીને બાજુના બંગલામાં ચાલે જતા અને ત્યાં ચપ્પલ નીચાવતા બેઠા બેઠા એની સાથે રમતા. તો મૂળ રહસ્ય છે એ પાછળથી ખુલ્યું. દરેક વખતે અનુમાન સાચું ન હોય, કદાચ એ બહેનના વર આવે ને જુએ કે ભાઈ અહીંયા તમે ચપ્પલ નથી બાજુના ઘરમાં છે તો ત્યાં હોવા જોઈએ એમ કરીને જો એ ત્યાં દરવાજો ખટખટાવે તો રોંગ નંબર લાગી જાય. પણ અનુમાનથી આપણે ઘણા બધા વ્યવહારો કરીએ છીએ. આપણી પાસે જ્ઞાનના સાધન એક તો આપણી ઇન્દ્રિયો પ્રત્યક્ષ, બીજું છે અનુમાન, ત્રીજું છે શબ્દ. એટલે ન તો આપણી કોઈ ઇન્દ્રિયો સાથે એ વસ્તુનો સંસર્ગ થયો છે કે ન એના આધારે આપણે કોઈ અનુમાન કહી રહ્યા છીએ, વાંચ્યું છે સાંભળ્યું છે એના આધારે આપણે તલવાર ચલાવી રહ્યા છીએ. ક્યાંક વાંચ્યું છે, કોઈકે કીધું હતું. દાખલા તરીકે ગાંધીજીનો પાઠ સ્કૂલમાં છોકરાઓ ભણે છે, ભણાવનાર ટીચરે ગાંધીજીને નથી જોયા, ભણનાર વિદ્યાર્થીઓએ પણ કોઈ દિવસ ગાંધીજીને જોયા નથી. વાંચ્યું છે, ગોખ્યું છે, ભણાવ્યું છે એના આધારે ગાંધીજી ગાંધીજી ચાલી રહ્યું છે. ગાંધીજી બકરીનું દૂધ પીતા અને એમની બકરી બદામ ખાતી, આવું બધું સાંભળ્યું છે એમ લોકો બોલતા હોય છે. પણ શું કોઈએ પણ ગાંધીજીનો એ રીતે સાક્ષાત્કાર કર્યો છે? નથી કર્યો. શબ્દ માત્ર ઉપર આ બધી વાતો ચાલી રહી છે. તો ઘણા બધો જ્ઞાન છે એ આપણો શબ્દ વ્યવહારથી ચાલે છે. જો આપણે રોજ છાપું વાંચીએ અને છાપાની અંદર કંઈક સમાચાર વાંચ્યા, અમેરિકામાં આમ થયું ને ફલાણી જગ્યાએ ડિક્રો થઈ ગયું ને ત્યાં તેમ થઈ ગયું ને બાજુમાં ચોરી થઈ ગઈ ત્યાં આગ લાગી ગઈ, આ બધા જે વાંચી રહ્યા છીએ આપણે, એમાં એ ઘટના ક્યાં આપણા નજર સામે બની રહી છે? એવું કંઈ નથી બન્યું, પણ બસ ખાલી શબ્દ માત્ર આપણા પાસે છે. તો કેટલાક જ્ઞાન છે એ શબ્દ આશ્રિત હોય છે, એ અનુમાનમાં એને નથી ખપાવી શકતા, એને આપણે પ્રત્યક્ષ પણ કહી નથી શકતા. હવે શબ્દ છે એમાં તમે જુઓ કે આપણો વ્યવહાર બે જાતનો છે. આપણે જોયું કે જીવાત્મા છે એને આપણે અનુભવી નથી શકતા, આપણી ઇન્દ્રિયોનું એ સામર્થ્ય નથી કે જીવાત્માને જોઈ શકે, ન આપણે એના વિષયમાં કોઈ અનુમાન કરી શકીએ છીએ. કારણ કે આજની તારીખમાં જે મનુષ્ય જેટલા વ્યવહાર કરે છે એ બધી જાતના વ્યવહાર કરનારા રમકડાઓ કે રોબોટ આવી ગયા, યંત્ર માનવ કે જે બોલે પણ છે, તમને આવકારે પણ છે, ગુસ્સે પણ થઈ શકે છે, ચોકીદારી પણ કરી શકે છે, તમે જે કામ એના પાસેથી કરાવો તે કરી શકે છે. મોટાભાગના જેટલા પણ મોટર કાર, મોટરસાઇકલ, બલ્બ, ઇલેક્ટ્રિસિટીના સાધનો આ બધું હવે મશીનથી જ બને છે, જે કોઈક જમાનામાં માણસ હાથે બનાવતો હતો. દરજીઓ જેમ હાથથી સીવતા હતા હવે મશીન સીવે છે. તો જેટલા કાર્યો મનુષ્ય કરે છે એ બધા હવે યંત્ર કરતો થઈ ગયો છે. એટલે કોઈ કાર્ય થઈ રહ્યું છે એના આધારે આપણે એમ ન કહી શકીએ કે આની અંદર જીવ છે. તમે જોતા હશો એવા કિસ્સાઓ આવતા હશે બીમાર લોકોના, કે મશીનથી એમનું રક્ત ચાલે, લોહીનું પરિભ્રમણ મશીનથી થયા કરે, શ્વાસ છે એ કૃત્રિમ શ્વાસ થયા કરે ધમણની માફક, એ બધી ક્રિયાઓ મશીનથી, જેને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ કહેવાય, એના આધારે એ વ્યક્તિને તમે ધારો તેટલા વર્ષ સુધી એવો ને એવો રાખી શકો. એ બોલી ન શકે, પરંતુ આપની નજર સામે તો એ રહી શકે છે. તમારા પાસે પૈસા કેટલા છે એના ઉપર જ બધો આધાર રહે છે. એવા દૃષ્ટાંતો મળે છે કે 30-35 વર્ષ સુધી એવી રીતથી, જેને મેડિકલ સાયન્સની દૃષ્ટિથી એ મૃત ઘોષિત થઈ ગયો છે, એ વ્યક્તિને એમના પરિવારજનોએ આ રીતે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમથી જીવતા જેવા રાખ્યા હોય. પણ એમાં ચૈતન્ય નથી, એનું લોહી ફરે છે, એના અંદર શ્વાસોચ્છ્વાસ પણ મશીનથી ચાલી રહ્યા છે, પણ એમાં ચેતન નથી. તો ન તો આપણે પ્રત્યક્ષથી જીવાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ, ન એના વિષયમાં કોઈ અનુમાન કરી શકીએ છીએ. ન સાંભળેલું ચાલે છે, કેમ કે લૌકિક જે શબ્દો છે, મારા તમારા કોઈ પણ વચનો છે, એનાથી કોણ વ્યક્તિ એમ કહી શકે કે આનો જીવ આવો છે કે આનો જીવ તેવો છે? જેમ તમે એમ કહો કે ભાઈ આ આસુરી છે, હું તમને કહું કે નહીં આ તો દૈવી છે, કોઈ એમ કહે નહીં આ તો પુષ્ટિનો છે, દંડા લઈને ઝઘડી લો તમે, પણ એનો નિર્ણય કેમ આવે? જીવાત્માના સ્વરૂપના વિષયમાં કોઈ પણ નિર્ણય આપણે આપણી પાસે ઉપલબ્ધ જ્ઞાનના સાધનો છે એના આધારે નથી કરી શકતા. એટલે શ્રી મહાપ્રભુજી આ જે બધું નિરૂપણ કર્યું છે, એ નિરૂપણ શાસ્ત્રના આધારિત નિરૂપણ છે. શાસ્ત્ર છે એ અલૌકિક શબ્દ છે. આ વાતને ખાસ ધ્યાનથી સમજજો કે આપણે જેટલા પણ આ બધી વિષયોની ચર્ચા કરી રહ્યા છીએ, એમાં મારી સમજ કે તમારી સમજ શું છે એની અહીંયા ચર્ચા નથી. અહીંયા ચર્ચા એ વાતની છે કે શાસ્ત્ર આ વિષયોનું નિરૂપણ કઈ રીતે કરે છે. એટલે આ ગ્રંથમાં આગળના જે 6-7 શ્લોક શ્રી મહાપ્રભુજીના જે આવશે, એ શ્લોકોની અંદર દરેક સ્થાનોમાં શાસ્ત્રનો કોઈક સંદર્ભ આપવામાં આવશે કે અહીંયા આમ કહ્યું છે તેથી આમ છે, અહીંયા આમ કહ્યું છે તેથી આમ છે, અહીંયા આમ કહ્યું છે એના આધારે આવું લાગે છે, આવી બધી વાતો ત્યાં થઈ રહી છે. એટલે એ વાતને આપણે સમજી શકીએ કે આ નિરૂપણ કયા દૃષ્ટિકોણથી થાય છે, કોને આધાર બનાવીને આ નિરૂપણ થઈ રહ્યું છે. એટલે મેં તમને આ વાત સમજાવી કે તમે જુઓ આગળ કે પ્રમાણ જે છે, એટલે જ્ઞાન પ્રાપ્તિનું જે સાધન છે, એ ત્રણ છે મુખ્ય રૂપથી: પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. પ્રત્યક્ષ આપણી જ્ઞાનેન્દ્રિયો 5 છે, તે અનુસાર ચાક્ષુષ પ્રત્યક્ષ એટલે આપણી આંખે જે જોઈએ છીએ તે, શ્રોત્ર પ્રત્યક્ષ એટલે કાને જે સાંભળીએ છીએ તે, શ્વાસ એટલે ચામડીથી ઠંડુ ગરમ વગેરે નરમ પોચું કઠણ એનો અનુભવ જે કરીએ છીએ, ગ્રહણ જ એટલે સૂંઘીને આપણે જે સમજમાં આવે છે, અને સ્પર્શન એટલે અડીને. આમાં મને એમ છે રિપીટ થયું છે, ચાક્ષુષ શ્રોત્ર આ ત્વાચ અને સ્પર્શન એક જ છે, ગ્રહણ જ અને કહ્યું રહ્યું સ્વાદ, હા રાસન હોવું જોઈએ, એટલે જીભથી આપણે જે ચાખીએ છીએ કડવું તીખું ખાટું તૂરું વગેરે. તો આ તો 5 પ્રત્યક્ષ થયા. અનુમાન છે એક જ પ્રકારનું છે, અનુમાન છે જ્ઞાનજનિત જ્ઞાન છે, એટલે આ આંખ નાક કાન મોડું વગેરેથી જે આપણે અનુભવીએ છીએ એના આધારે જે નથી અનુભવાતું એની કલ્પના જે કરી રહ્યા છીએ એ અનુમાન છે. એટલે આપણી ઇન્દ્રિયો સાથે જે વિષયનો સંપર્ક થયો નથી એ વિષયનું જ્યારે આપણે કંઈ આધાર લઈને ને આપણા અનુભવના આધાર લઈને કરી રહ્યા છીએ અનુમાન છે, એટલે પ્રત્યક્ષ નથી, પરોક્ષ જ્ઞાનની પ્રણાલી છે. શબ્દ છે એમાં 2 પ્રકાર છે, એક લૌકિક અને અલૌકિક. લૌકિક એટલે આપણે જે કંઈ પણ બોલી રહ્યા છીએ કે છાપા વગેરેમાં જે વાંચી કરી રહ્યા છીએ, આ બધા લૌકિક વ્યવહાર છે. આણે આમ કીધું ને, તેણે આમ કીધું ને, આણે આમ નહોતું કીધું ને, આ જે બધી વાતો ચાલે છે એ લૌકિક સ્તર ઉપરની વાતો છે. અલૌકિક છે એની અંદર 2 પ્રકાર છે. એક તો અહીંયા જે પ્રણાલી છે શ્રી મહાપ્રભુજીએ પોતાની એક રુચિ છે એ બતાવી છે કે જે વખતે આપણે અલૌકિક શબ્દને પકડીએ છીએ, અલૌકિકનો મતલબ વેદથી કરી અને જે શાસ્ત્રો છે તે બધાને આપણે અલૌકિક શબ્દ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે શાસ્ત્ર જે નિરૂપણ કરે છે એ યથાર્થ નિરૂપણ છે. પરંતુ મનુષ્યની અવસ્થા ઉપર આધાર રાખે છે કે એને યથાર્થતાનો બોધ થશે કે નહીં થાય. શાસ્ત્ર તો પોતાની રીતે કરે છે નિરૂપણ, પણ મનુષ્યની અવસ્થા છે જો એ કાચી હશે તો ત્યાં એમાં એને યથાર્થ બોધ નહીં થાય. અને એ શાસ્ત્ર છે એ સ્વયં પરમાર્થ હોવા છતાં પણ, એ સ્વતઃ પ્રમાણ હોવા છતાં પણ બોધ કરનાર વ્યક્તિ જો દૃઢ નહીં હોય, એની અવસ્થા ઉત્તમ નહીં હોય તો એને બોધ નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે બે અવસ્થા હોય છે મનુષ્યની, એક તો વિદ્વત દશા અને એક અવિદ્વત દશા, એટલે જિજ્ઞાસુ અવસ્થા. જે માણસ હજી શાસ્ત્રને સમજવા માટે પ્રયત્નશીલ છે, એણે હજી શાસ્ત્રને સમજી નથી લીધું પૂરેપૂરું, એ વ્યક્તિને આપણે અવિદ્વત દશામાં સમજીશું કે જિજ્ઞાસુ અવસ્થાનો સમજીશું. અને જે સર્વશાસ્ત્રના જ્ઞાનથી પરિપૂર્ણ છે એ વ્યક્તિ વિદ્વત ગણાશે. તો જે અવિદ્વત દશાની અંદર છે, જિજ્ઞાસુ અવસ્થામાં છે કે કાચી અવસ્થામાં છે, એના માટે શ્રી મહાપ્રભુજી પ્રમાણ ચતુષ્ટય બતાવે છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત એને પરસ્પર સંમિલિત રૂપથી જે વાત તત્વનું નિરૂપણ કરે છે એ તત્વના આધારે આપણે શાસ્ત્રના અર્થને તાત્પર્યને સમજવું જોઈએ. એટલે હવે તમે જુઓ કે આના આધારે શ્રી મહાપ્રભુજી બે ભેદ કરે છે, અવિદ્વત દશામાં પ્રમાણ ચતુષ્ટય અને વિદ્વત દશામાં વાંગ માત્ર, એટલે શાસ્ત્રનો જે કંઈ પણ છે શબ્દ તે બધું જ પ્રમાણ છે. એટલે જે વિદ્વાન છે, એટલે જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થયું છે, એને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ હોવાથી શાસ્ત્રના અંદર જે કંઈ પણ નિરૂપણ મળશે એનાથી પણ ત્યાં એને બ્રહ્મનો જ બોધ થશે, બ્રહ્મથી અતિરિક્ત એને અન્ય કંઈ વસ્તુ નહીં સ્મરે. એનો દાખલો આપું તમને કે અત્યારે આપણે જેમ રાગદ્વેષ વગેરે કે ભેદ દર્શ બુદ્ધિ આપણી હોવાને કારણે જગતની અંદર જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ કેવો છે કે આપણને શાસ્ત્રથી અથવા શ્રદ્ધાવશ એક વાત સમજાય છે કે આખરે બધું ભગવાન છે. આ વાત આપણે બહુ સહજતાથી બોલી દઈએ છીએ, કણ કણમાં ભગવાન છે, જે કંઈ પણ છે બધું ભગવાન છે, જે થાય છે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ જે શબ્દો છે એ તો આપણે બહુ સહજતાથી બોલીએ છીએ. શાસ્ત્રનો પણ આ જ નિચોડ છે, તત્વજ્ઞાન તો આ જ છે, પણ અનુભવ છે એ કેવો છે આપણો, કે કોઈ અપરાધી વ્યક્તિ દેખાશે તો આપણને એનાથી ચીડ થશે, કોઈ આપણો નજીકી સંબંધી વ્યક્તિ આવશે તો આપણે હરખાઈ જઈશું, જો આપણી કોઈ પાકીટ મારી જશે તો આપણને અફસોસ થશે, જો કોઈ આપણે લોટરી લાગી જશે તો રાજીના રેડ થઈ જઈશું. આ જે આપણો અનુભવ છે એ અનુભવ તત્વની અનુભૂતિના વિરોધી જઈ રહ્યો છે, કેમ કે જે જઈ રહ્યું છે એ પણ બ્રહ્મ છે, જે લઈ જઈ રહ્યું છે એ પણ બ્રહ્મ છે, જેની પાસેથી લઈ જઈ રહ્યું છે એ પણ બ્રહ્મ જ છે. તો એમાં કઈ વાતનો હરખશોક કરવાનો રહે છે, એમાં કોઈ હરખશોક નથી. પરંતુ અવસ્થા કાચી હોવાને કારણે આપણી અનુભૂતિ છે એ બદલાઈ જઈ રહી છે. એમ જ્યારે જિજ્ઞાસુ અવસ્થા છે ત્યારે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ જે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર